કાંદા કેરી ફિલ્મ પેરી નોટ ચોપડી શિક્ષા ચોરી કાંદા કેરી ફિલ્મ પેરી નોટ ચોપડી શિક્ષા ચોરી મસો મૂછ્યો વન્ની ડોરી બચપણની યા દુનિયા છળી હોશી બન્યો અબ હોશીલા હોશી બન્યો અબ હોશીલા હે ભોજપુરી થી તેડો આવ્યો ગામ ડુંગરી છેટુ ભાગ્યો ભોજપુરી થી તેડો આવ્યો ગામ ડુંગરી છેટુ ભાગ્યો મચ્છરગણ થી લોક તારવા વૈદ હુશી ને કહેણું આવ્યું પમ પમ પમ